ચોક્કસ જ હજના મહિનાઓ જાણતા છે, માટે જે કોઈ તેમાં હજનો ઈરાદો કરે તો તે હજની મુદ્દતમાં ન સોહબત કરે, ન બદકારી કરે, ન અંદરો અંદર લડાઈ ઝઘડો કરે, ને જે નેકી તમે કરશો તેથી અલ્લાહ વાકિફ છે, જાણકાર છે. ને રસ્તાનું ભાથું સાથે લઈ લો, જોકે રસ્તાનું ઉત્તમ ભાથું, સૌથી સારું ભાથું તો પરેઝગારી છે, તકવા છે. અને એ અક્કલવાળાઓ, મારાથી ડરતા રહો. ને હજના સમયે તમે તમારા પાલનહાર પાસે રોજી પણ માંગો તો તેમાં તમારા ઉપર કોઈ દોષ નથી. પછી જ્યારે તમે અરફાતથી પાછા ફરો તો મશરુલ હરામ યાની કે મુજદલફા પાસે અલ્લાહને યાદ કરો, અને તમને શીખવ્યું છે તેવી રીતે તેની યાદ કરો. અને સાચે જ તમે આ પહેલા ગુમરાહો માંથી ના હતા, ભટકેલા હતા. પછી પાછા ફરો ત્યાંથી કે જ્યાંથી બધા લોકો પાછા ફરે છે, અને અલ્લાહથી બક્ષિશ માંગો. બેશક અલ્લાહ મહાન બક્ષનાર ને દયાળુ છે. فمن الناس من يقول ربنا آتنا في الدنيا وما له في الآخرة من خلاق. પછી જ્યારે તમે હજની ક્રિયાઓથી પરવારી જાઓ, હજના આમાલ અંજામ આપી દો, ત્યારે અલ્લાહને એવી રીતે યાદ કરો કે જેવી રીતે તમારા બાપ દાદાઓને યાદ કરો છો, અથવા તે કરતા વધારે. પછી લોકોમાંથી કેટલાક એવા છે કે જેઓ કહે છે કે એ અમારા પાલનહાર, અમને દુનિયામાં જ આપી દે, લાભ આપી દે. તો એવા લોકો માટે આખેરતમાં, પરલોકમાં કાંઈ પણ ભાગ નથી. ومنهم من يقول ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. કે જેઓ કહે છે કે એ અમારા રબ, આ દુનિયામાં અમારું ભલું કર અને હવે પછીની દુનિયામાં પણ આખેરતમાં પણ અમારું ભલું કર અને અમને આગની સજાથી બચાવજે. આ એ જ લોકો છે કે જેમને આખેરતમાં તેમણે દુનિયામાં જે કંઈ કમાવ્યું છે તેમાંનો ભાગ ને ફળ મળશે, ને અલ્લાહ ઝડપી હિસાબ લેનાર છે. ને ગણતરી કરેલા મીનાના ત્રણ દિવસોમાં અલ્લાહનું જિક્ર કરતા રહો, અલ્લાહના નામનું રટણ કરતા રહો. પછી જે કોઈ બે જ દિવસમાં મીનાથી ચાલી નીકળે તો તેના માથે કાંઈ ગુનો નથી, અને જે કોઈ પાછળ રહે તો તેના ઉપર પણ કાંઈ ગુનો નથી. આ છૂટ જે કોઈ અલ્લાહથી ડરીને ચાલશે, મુત્તકી હશે, તેના જ માટે છે. અને તમે તકવા ઇખ્તિયાર કરો, અલ્લાહથી ડરતા રહો, ને જાણી લો કે તમે કયામતના દિવસે તેની હુજૂરમાં જરૂર ભેગા કરવામાં આવશો. ને એ રસૂલ, લોકોમાંથી એવો પણ છે કે જેની સંસારી દુનિયાવી જિંદગીને લગતી વાતો તને અજબ લગાડે છે, અને જે ભાવના તેના દિલમાં છે તેના પર અલ્લાહને પણ તે સાક્ષીને ગવાહ બનાવે છે. જો કે ખરી રીતે તો તે તારા દુશ્મનોમાંથીનો એક કટ્ટર દુશ્મન છે. અને જ્યારે તે પીઠ ફેરવે છે ત્યારે જમીન ઉપર ફસાદ કરવાની કોશિશ કરે છે, એ માટે કે ખેતીવાડી અને આબાદી જાનવર માત્ર ના બીજનો નાશ કરી નાખે, ને અલ્લાહ બગાડને ફિતનાને પસંદ કરતો નથી. العزة بالإثم فحسبه جهنم ولبئس المهاد. ને જ્યારે તેને કહેવામાં આવે છે કે મુત્તકી બન, અલ્લાહથી ડર, ત્યારે તેનો ઘમંડ ને તકબ્બુર તેને વધુ ગુનાહ કરવાને દોરવે છે. તેથી તેના માટે દોઝખની સજા પૂરતી ને કાફી છે, અને સાચે જ તે ઘણું જ બુરું રહેઠાણ છે. અને લોકોમાંથી કોઈ એવો પણ છે જે અલ્લાહની ખુશી હાંસિલ કરવા માટે, અલ્લાહનો રાજીપો મેળવવા માટે પોતાનો જીવ પણ વેચી નાખે છે, પોતાના નફ્સને પણ વેચી નાખે છે, ને અલ્લાહ સર્વે બંદાઓ પર માયાળુ છે. ઈમાન લાવનારાઓ, તમે બધા એકી સાથે ઇસ્લામમાં દાખલ થાઓ, અલ્લાહને એકી સાથે તાબે ને આધીન થાઓ, ને શૈતાનના પગલે ચાલો નહીં. બેશક તે તમારો ખુલ્લો દુશ્મન છે. પછી તમારી પાસે સાફ દલીલો આવ્યા બાદ પણ જો તમે ડગમગશો તો જાણી લો કે બેશક અલ્લાહ બધું કરવાને તાકતવર, સમર્થ ને હિકમત વાળો છે. શું તેઓ આ વાતની રાહ જોવે છે, વાટ જોવે છે કે અલ્લાહ વાદળાઓની છાયામાં તેમની પાસે આવે, અને મલક પણ આવે અને બધા મામલાનો ફેંસલો થઈ જાય, યાની કે આ માલનું ફળ મળી જાય? જો કે એ બધા મામલાઓ, એ બધી બાબતો ના ફેંસલા માટે અલ્લાહની તરફ રજૂ થાય છે. એ રસૂલ, બની ઇસરાઈલને પૂછ કે અમુએ તેમને કેટલી બધી રોશન નિશાનીઓ આપી હતી, સાફ સાફ નિશાનીઓ આપી હતી, અને જે કોઈ અલ્લાહે આપેલી નહેમતને તેની પાસે આવ્યા પછી બદલી નાખે છે, તો બેશક અલ્લાહ સજા આપવામાં, અઝાબ આપવામાં ઘણો જ સખત ને કડક છે. દુનિયાની જિંદગી ઈમાન ન લાવનારાઓની નજરમાં શોભિતી બનાવવામાં આવી છે અને તેઓ ઈમાન લાવનારાઓની મશ્કરી કરે છે. જો કે જેઓ પરહેજગાર હશે, મુત્તકી હશે, તેઓ તો કયામતના દિવસે તેમના ઉપર બળતરી બલંદી રાખતા હશે, તેઓથી આગળ વધેલા હશે. ને અલ્લાહ જેને ચાહે છે તેને બેહિસાબ રોઝી અતા કરે છે. શરૂઆતમાં બધા લોકો એક જ પંથના હતા, એક જ ફિરકાના હતા. પછી અલ્લાહે ખુશખબર આપનારા તથા બિવરાવનારા નબીઓ મોકલ્યા તથા તેમની સાથે સાથે સત્યતાવાળી કિતાબ, સચ્ચાઈવાળી કિતાબ પણ મોકલી કે તે કિતાબ લોકો વચ્ચે જે વિશે તેઓ મતભેદ કરતા હતા તેનો ફેંસલો કરે. ને તેમાં બીજા કોઈએ મતભેદ કર્યો નહીં, પણ તેમણે કે જેમને તે કિતાબ આપવામાં આવી હતી ને તે મતભેદ પણ સાફ દલીલો તેમની પાસે આવી ગયા પછી, અને તે સિવાય અરસપરસની આપસની દુશ્મનાઈને લીધે જ કર્યો હતો. પછી અલ્લાહે ઈમાન લાવનારાઓને પોતાના હુકમથી તે સત્યને હક દેખાડી દીધું કે જેના વિશે તેઓ મતભેદ કર્યા કરતા હતા. ને અલ્લાહ જેને ચાહે છે તેને સાચે રસ્તે લઈ જાય છે. Ah! શું તમોએ એમ ધારી લીધું છે કે તમે જન્નતમાં ચાલ્યા જશો, જ્યારે અત્યાર સુધી તમારા પર એવું વીત્યું નથી, એવી ગુજરી નથી જેવું કે તમારા બાપદાદા પર વીતી ગયું છે? યાની કે તેમના ઉપર એવી સત્તાય અને કડકાય તથા દુઃખ આવી પડ્યા કે તેઓ ધ્રુજી ગયા. અહીં સુધી કે રસૂલ તથા તેની સાથે ઈમાન લાવનારાઓ બોલી ઉઠ્યા કે હવે અલ્લાહની મદદ ક્યારે આવશે? અલ્લાહ તરફથી કહેવામાં આવ્યું કે ગભરાઓ નહીં, બેશક અલ્લાહની મદદ નજદીક છે. يَسْأَلُونَكَ مَاذَا يُنْفِقُونَ قُلْ مَا أَنْفَقْتُمْ مِنْ خَيْرٍ فَلِلْوَالِدَيْنِ وَالْأَقْرَبِينَ وَالْيَتَامَى وَالْمَسَاكِينِ وَابْنِ السَّبِيلِ وَمَا تَفْعَلُوا مِنْ خَيْرٍ فَإِنَّ اللَّهَ بِهِ عَلِيمٌ. اے رسول، લોકો તને પૂછે છે કે તેઓ દાનમાં શું આપે. તું કહે કે માલમાંથી તમે જે કાંઈ ખર્ચ કરો તે માં બાપ માટે તથા નજદીકના સગાવાલાઓ માટે તથા યતીમો અનાથો માટે તથા જરૂરતમંદો મોહતાજો ને મુસાફરો માટે હોવો જોઈએ. ને જે પણ નેકી તમે કરો છો, સારા અમાલ કરો છો, તે બેશક અલ્લાહ સારી રીતે જાણે છે. كتب عليكم القتال وهو كره لكم وعسى أن تكرهوا شيئا وهو خير لكم وعسى أن تكرهوا شيئا તમારા ઉપર જેહાદ ધર્મ યુદ્ધ વાજિબ કરવામાં આવ્યું છે, જો કે તે તમને નાપસંદ છે. પણ કદાચ ને તમે એક વસ્તુ નાપસંદ કરો પણ તે તમારા માટે સારી હોય, ને બીજી એક વસ્તુ તમે પસંદ કરો પણ તે તમારા હકમાં બુરી હોય, ને અલ્લાહ જાણે છે જ્યારે તમે જાણતા નથી. وصد عن سبيل الله وكفر به والمسجد الحرام وإخراج أهله منه أكبر عند الله والفتنة أكبر من القتل ولا يزالون يقاتلونكم حتى يردوكم عن دينكم إن استطاعوا ومن يرتد منكم فأولئك أعمالهم في الدنيا والآخرة فأولئك حبطت أعمالهم في الدنيا લોકો તને પવિત્ર મહિનાઓમાં જિહાદ કરવા બાબતે પૂછે છે કહે કે તેમાં જિહાદ કરવી એ બહુ મોટો ગુનો છે તેમજ લોકોને અલ્લાહના રસ્તાથી રોકવા તથા પંડે પણ ખુદ અલ્લાહનો ઇનકાર કરવો ને મસ્જિદુલ હરામથી લોકોને અટકાવવા અને તે મસ્જિદોની સાથે સંબંધ રાખનારાઓને તેમાંથી કાઢી મૂકવા તે અલ્લાહની પાસે તેથી પણ વધારે ગંભીર ગુનો છે ને ફિતનો એ લોહી રેડવા કરતા વધારે ગંભીર ગુનો છે અને તે મુશ્રિકો તમારાથી સતત લડ્યા કરશે એક ધારા લડ્યા કરશે ત્યાં સુધી કે જો તેમનું ચાલી શકે તો તેઓ તમને તમારા આ ધર્મથી દીનથી ફેરવી નાખે ને તમારામાંથી જે પોતાના દીનથી ફરી જશે અને બે ઈમાનીની હાલતમાં મરી જશે તો તેવા લોકોના આમાલો કર્મો આ દુનિયા તેમજ આખેરતમાં પરલોકમાં નાબૂદ થઈ જશે અને તેઓ જ આગના રહેવાસીઓ છે જેમાં તેઓ હંમેશને માટે રહેશે. બેશક જે લોકો ઈમાન લાવ્યા છે તથા જેમણે હિજરત કરી છે પોતાના દેશને છોડી દીધો છે ને અલ્લાહના રાહમાં જેહાદ કરી છે તેઓ જ અલ્લાહની મહેરબાનીના ઉમેદવાર છે મહેરબાનીના હકદાર છે ને અલ્લાહ બક્ષિશ કરનાર ને દયા કરનાર છે. يسألونك عن الخمر والميسر قل فيهما إثم كبير ومنافع للناس وإثمهما أكبر من نفعهما એ રસૂલ, લોકો તને દારૂ તથા જુગાર બાબતે પૂછે છે, કહે કે એ બેમાં મોટો ગુનો છે ને લોકો માટે તેમાં ફાયદાઓ પણ છે, છતાં એ બેમાંનો ગુનો તેના ફાયદાઓ કરતા વધારે છે ને તને પૂછે છે કે અલ્લાહની રાહમાં તેઓ શું ખર્ચ કરે, કહે કે જરૂરી ખર્ચ કરતા બાકી રહેલું. આવી રીતે અલ્લાહ તમારા માટે પોતાના હુકમો સાફ કરીને બયાન કરે છે કે જેથી તમે મનન અને ચિંતન કરો, ગૌરવ ફિક્ર કરો. ويسألونك عن اليتامى قل આ લોક અને પરલોક બાબતે, યાની કે આ દુનિયા અને આખેરત બાબતે, અને તેઓ તને યતીમો બાબતે પૂછે છે, કહે કે તેમની હાલત સુધારવી સારું કામ છે, નેકી છે, ને જો તમે તેમને ભાગીદારીમાં લો તો તેઓ તમારા ધર્મ બંધુઓ છે. અને અલ્લાહ, યતીમોની હાલત બગાડનાર કે સુધારનાર કોણ છે તે સારી રીતે જાણે છે, ને જો અલ્લાહ ચાહતે તો તે તમને મુશ્કેલીમાં નાખી દેતે. બેશક અલ્લાહ બધું કરવાને તાકતવર, સમર્થ ને હિકમતવાળો છે. મુશ્રિક ઔરતો ઈમાન લાવે નહીં ત્યાં સુધી તેમની સાથે નિકાહ કરો નહીં. ચોક્કસ જ એક ઈમાનવાળી કનીઝ, ઈમાનવાળી ગુલામ કનીઝ, આઝાદ મુશ્રિક ઔરત કરતા બહેતર છે. પછી ભલે ને તે મુશ્રિક ઔરત ગમે તેટલી પણ તમને સારી કેમ ન લાગતી હોય, ને મુશ્રિકો જ્યાં સુધી ઈમાન લાવે નહીં ત્યાં સુધી મુસ્લિમ ઔરતો તેમના નિકાહમાં તમે ન આપો, ને ચોક્કસ જ એક મોમિન ગુલામ આઝાદ મુશ્રિક કરતા બહેતર છે. પછી ભલે ને તે મુશ્રિક ગમે તેટલો તમને સારો કેમ ન લાગતો હોય, તે મુશ્રિકો તમને જહન્નમની આગ તરફ બોલાવે છે, અને અલ્લાહ પોતાના હુકમથી જન્નત અને બક્ષિશ ક્ષમા તરફ બોલાવે છે, ને લોકો માટે પોતાના હુકમો સાફ કરીને બયાન કરે છે કે જેથી તેઓ સબક હાંસિલ કરે, શિખામણ લે. ને અય રસૂલ, તેઓ તને ઔરતોની માસિક માંદગી વિશે પૂછે છે, કહે કે તે એક નાપાકી છે, માટે તમે માસિક માંદગીના સમયે તમારી ઔરતોથી દૂર રહો, અળગા રહો, ને જ્યાં સુધી તેણીઓ પાક ન થાય ત્યાં સુધી તેમની પાસે જાઓ નહીં, પછી જ્યારે તેણીઓ નાહી લે તો જ્યાંથી તમને અલ્લાહે કહ્યું છે ત્યાંથી તેમની પાસે જાઓ, બેશક અલ્લાહ તૌબા કરનારાઓને તથા પાક રહેનારાઓને દોષ રાખે છે. واتقوا الله واعلموا أنكم ملاقوه وبشر المؤمنين. તમારી ઓરતો તમારી ખેતી છે, જેથી તમારી ખેતીઓમાં તમારું મન ચાહે ત્યારે જાઓ અને તમે તમારા પોતાના માટે અગાઉથી નેકી ને સારા આ માલ મોકલતા રહો તથા પરહેજગાર બનો, તકવા અપનાવો ને અલ્લાહથી પીતા રહો, ને એ જાણી લો કે તમે અલ્લાહને જરૂર મળનાર છો, ને મોમિનોને ખુશખબર આપ. ને અય મુસલમાનો, તમારા મતલબ વગરની કસમોને લઈને, અર્થ વગરના સોગંદોને લઈને નેકી કરવા તથા પરહેજગારીથી વર્તવા, તકવા અપનાવવા અને લોકો વચ્ચે સુલે શાંતિ ને અમનો અમાન ફેલાવવામાં અલ્લાહને અટકાયતનું કારણ બનાવો નહીં, અને અલ્લાહ મહાન આલિમ મહાન જ્ઞાની સાંભળનાર ને જાણનાર છે. અલ્લાહ તમને તમારી બેહિસાબ પ્રતિજ્ઞાઓ, બેહિસાબ ટેક, બેહિસાબ ઓહદ ને સોગંદો માટે પકડશે નહીં, પણ તમારા દિલોએ જે કર્યું હશે તેના માટે જ પકડશે, ને અલ્લાહ મહાન ક્ષમા કરનાર, મહાન બક્ષનાર ને સહનશીલ છે. જે લોકો પોતાની બીબીઓ પાસે નહીં જવાની ટેક અને પ્રતિજ્ઞા લે છે, તેઓએ 4 મહિનાની રાહ જોવી, વાટ જોવી, પછી જો તેઓ તે મુદત દરમિયાન ટેકથી ફરી જાય તો ખરેખર અલ્લાહ મહાન બક્ષનાર ને દયાળુ છે. પણ જો તેઓ તલાકનો ઈરાદો કરી લે તો બેશક અલ્લાહ મહાન સાંભળનાર ને જાણનાર છે. અને જે ઔરતોને તલાક આપવામાં આવી હોય તેઓએ પોતાના માટે ત્રણ અટકાવ સુધી વાટ જોવી જોઈએ. અને જો તેઓ અલ્લાહ તથા કયામતના દિવસ પર ઈમાન રાખતી હોય તો તેમના માટે તેમના પેટમાં અલ્લાહે જે કંઈ પેદા કર્યું હોય તેને સંતાડવું હરગિઝ કોઈ કાળે જાયઝ નથી, બરાબર નથી. અને જો તે દરમિયાન તેમના ધણી તેમના પતિઓ સમાધાનની ઈચ્છા કરે તો તેમને તે ઔરતોને પાછી લેવાનો બીજાઓ કરતા વધુ હક છે. ને શરિયતની રૂએ ધર્મના કાનૂનને નિયમોને હિસાબે ઔરતોને જે હક મર્દો પર છે તેટલો જ હક મર્દોનો ઔરતો પર છે. અલબત્ત મર્દોનો દરજ્જો ઔરતો કરતા વધારે છે. ને અલ્લાહ સમર્થ બધું કરી શકવાને તાકતવર ને હિકમતવાળો છે. તલાક રદ થઈ શકનાર બે વખત છે. તે પછી તે ઔરતોને યોગ્ય રીતે બરાબર રીતે રાખવી યા તો ભલાઈની સાથે તેમને જવા દેવી. અને આ તમારા માટે હલાલ નથી કે જે કંઈ તમે તેમને આપી ચૂક્યા હો તેમાંથી, યાની કે મહેરમાંથી કાંઈ પાછું લઈ લો, સિવાય એ હાલતમાં કે બેને આ વાતનો ડર હોય કે બેવ જણા અલ્લાહની હદ પર કાયમ રહી શકશે નહીં, અલ્લાહના નિયમો પર બાકી રહી શકશે નહીં. એ મુસલમાનો, પછી જો તમને તે વાતનો ડર હોય કે બે પક્ષો બે બાજુવાળા અલ્લાહની હદ પર કાયમને બાકી રહેશે નહીં, તો જો ઔરત પોતાના છુટકારા માટે કાંઈ બદલો આપી દે તો બે ઉપર કાંઈ દોષ નથી. આ અલ્લાહની હદો છે, સરહદો છે, જેથી તેને ઓળંગી જાઓ નહીં, તેને પાર કરી જાઓ નહીં. અને જેઓ અલ્લાહની હદો પાર કરી જાય છે તેઓ જ ઝુલમગાર છે.